મુસલમાન શરમ તો છે, તને નહીં થાય. કારણ કે મુસલમાન ને તો ચિંતા થતી હોય ને સલેમાન ને, એ પણ સંભળાય તેને પણ કે છે ને. સુલેમાન ને ચિંતા થાય પણ સંભળાય નહીં તેને, શું વાંધો? કારણ કે આવરણ જાડું હોય ને એમનું, મુસ્લિમ ખોરાકનું એ જાડું આવરણ, તે ચિંતા આરપાર દેખાય નહીં. પેલા ને દેખાય નહીં એટલે સુઈ જાય એનું માટે. અને તમારે તો દાળ ભાત નું આવરણ તરત દેખાય, એટલે ચિંતા થવા માટે ઊંઘો ઉડી જાય અને સંધ્યો નિરાંત બેસી જાય. ચિંતા થાય જાનવર વાનવર બધાને થાય, જીવ માત્ર ને ચિંતા થાય, પણ એ જાડું આવરણ એને ખબર પડે નહીં. નહીં આવરણ જાડું થઈ જાય અને આપણું દાળ ભાત નું આવરણ ફરક ઉગાડું થઈ જાય, ઓપન થઈ જાય. ભાઈ થયેલી હોય તો જ માલ પડી જાય. એવું છે આખો દાડો ભઠ્ઠીમાં બળ્યા કરે, એમ બળ્યા કરે, અમદાવાદના શીખ્યા બળ્યા કરે, બબ્બે બિલ્લો માલિક તે જમતીને કોઈ દાડો ખાધું નથી, એના બાપને હમદો ખાધું ખાઈ જ નહીં. મારે ઠપ્પો આવવો પડે પછી નાની પડી ઠપ્પો ક્યારે આપે, બહુ કરુણા આવે ત્યારે એમને પછી જોઈતું નથી. શા માટે ઠપ્પો આપે તારે બગલ પર બોલવું પડે, ટેન્શન પડે, ટેન્શન થાય, બોજો થાય. શા માટે ટેન્શન પડ્યા હતા કે ભાઈ આ ના જીવની એને એ માટે વાળા ખેતની જોડે જમવા બેઠો હતો ને, તે શેઠાણી બે મિલો હતી અને ત્રીજી બાંધવાની શરૂઆત કરેલી. આ શેઠ મિલકતમાં કેવો આવડો મોટો, અને શેઠાણી હમ આવીને બેઠા જમવા બેઠા હતા એમ કહી કહી. અને શેઠાણી કેમ હમ આવીને બેઠા તમે? કે જે પાંસરી રીતે જમતા નથી કોઈ દાડો, શું કે છે? સમજી ગયું, સમજી ગયો. બાઈ બોલે ત્યાંથી સમજી જવું કે આ પાંસરું રતન નથી, પાંસરું રતન હોય તો પાંસરી રીતે જમે ને. એટલે શેઠ શેઠ અકળ્યા, તું ઉઠે છે અક્કલ વગર ને, તું બોલબોલ ના કરીશ કે તાર મારો શેઠ ઠપકો વાળો પડે. મેં કહું અક્કલ ના કોથળા તમે છો, કહ્યું હા ભાઈ છતું કેવાય છે કે આજે પાંચેય રીતે જમો, શું કહેવાય છે? આ જ્ઞાની પુરુષ જોડે બેઠા છે, પાંચેય રીતે જમો તો ઉડતું તમારા હિતનું કહેવાય છે. તે તમને સમજણ ના પડી કે અમારા હિતનું કે છે, હિતનું કે છે એવું તમે ભાન નથી. તેથી તમને એને એને અક્કલ ગણી કહો છો, અને તમારો કોથળો અક્કલ નો કોથળો વેચવા જે ચાર અણા નહીં આવે બજારમાં, નનામી કાર છે તે કરીએ. શું કહ્યું? ચાર અણા કોથળો વેચશે જ નહીં. એ ભાઈ નું શું ખોટું કે છે? ભાઈ હિતનું કેવાય છે કે હિતનું કે આપણે ના બોલું જોઈએ? પાંચમું જમાન કે છે તો આપણે ચેતવે સારું કે છે? આ તો ઉડતો અવરું બોલો મારે. પછી મેં કહ્યું શું શું શેઠ આ કહેવા માંગે છે તમે સમજ્યા? ત્યાં કહે કે હા હું સમજી ગયો, કારણ કે હું ખાતી વખતે મારું ચિત્ત છે તે ત્યાં જતી રહે છે મનમાં. મેં કહું હવે તમને તમારી હિતની વાત સમજણ પાડું ટકા. ત્યારે મેં કહ્યું આ ખાવાની થાળી અહીંયા આવી એ પ્રાપ્ત વસ્તુ કહેવાય. શું કહેવાય? પ્રાપ્ત તૈયાર, પ્રાપ્ત એટલે આપણી પાસે જ આવી ગઈ એ થાળી. એ થાળી ઇટસેલ્ફ કે છે કે તમે હવે મારો જમ ભોગવો. શું કે છે? ભોગવો. અને મિલ પ્રાપ્ત નથી, મિલ તો હજુ 7 મિલ સીટી છે. આ તો આ પ્રાપ્ત છે, એને ભોગર હું આ પાછળ થઈને મિલ ને તાળ આપે છું દાખી છે. પછી શેઠને સબક પાડી કે બીજું તો નુકસાન શું છે શેઠ, પણ આ જમતી વખતે ચિત્ત જો એબસેન્ટ રહે તો પછી હાર્ટ ફેલ ની નિશાનીઓ થઈ ગઈ તમારે. જમતી વખતે એબસેન્ટ ના રહેવું જોઈએ, જમતી વખતે ચિત્ત એબસેન્ટ ખલાસ થઈ ગયો. આ વકીલો ને બધા એબસેન્ટ રહેશે, આ કઈ જાતના ચક્કરો છે તે. જમતી વખતે દેહ અહીં છે તો પછી ચિત્ત ને જ્યાં દેહ ચિત્ત ને રાખવું, પછી જે થવાનું છે કોર્ટમાં થશે એની ફિકર શું કરવા. કૃષ્ણ ભગવાને થતું કહ્યું છે કૃષ્ણ ભગવાને કે ભાઈ પ્રાપ્ત ને ભોગવો, અપ્રાપ્ત ની ચિંતા ના કરવો. ઠીક છે, આ થાળી પ્રાપ્ત છે એને ભોગવો, કે તું ભજ્યા ભજ્યા શિખન શિખન બરોબર જેમ ને બરોબર પાછળ થઈ પાછળ થઈને જમી નથી એના બાપ ના જમે. આખો દવા ભઠ્ઠી સકડી બફાય બફાય કરુણા આવે કરતો હતા મજૂરો હારા બિચારા, કે કોઈ જાતની ચિંતા નહીં એમને, દુઃખ વેદનાઓ બધી બહુ, દુઃખ ની વેદના, મહેનત ની વેદના, ચિંતા નહીં. અને આ શેઠિયા તો કરવું ના ખાવા દેવા, તારા પૂંછારી છે પણ પુણે કેવું છે, આ પૂન પૂન ના કહેવાય, આ બાપાનું મંદિર પૂન કહેવાય. બંગલા હોય, મોટરો હોય, ગાડીઓ હોય, વિચાર આખો આખો દડો, કઈથી કોનું લઈ લઉં, કઈથી ભેગું કરી લઉં, એવા જે વિચાર આવે છે એ પુણ્ય પાપાનું બંધી પૂર્ણ કહેવાય. એટલે પાપ નવા પાપ ભેગા કરી રહ્યો છે અને જૂના પુણ્ય ભોગવી રહ્યો. શું કહે છે? આવતા ભવન માટે શું કરી રહ્યો છે? પાપ ને ભેગા કરી રહ્યો છે, કમાણી કરી રહ્યો છે અને આ જૂનું પુણ્ય ભોગવી રહ્યો છે. એટલે ઉડતો આ ખોયું અને આવતા ભવનો પાપ બધે કરી માર્યો ગયો. બે બાજુ વાસી ખાધું ને ભૂખે મર્યો. વાસી ખાધું ને ભૂખે મર્યો. આપણે વાસી ખાય છે, પેલે અવતાર ના પુણ્ય કરેલા અત્યારે ખાઈએ છીએ અને કઈ કરતા નથી એટલે ભૂખે મરવાનું. વાસી ખાધું ને ભૂખે મર્યો, જીવનમાં બી ઉપવાસ રહી. જીવનમાં જેને પોતાના હિતાહિત નું ભાન નથી અને મનુષ્ય કેમ કે મારું હિત શેમાં, મારું અહિત શેમાં, વિવેક નથી કોઈ પણ જાતનો અને મનુષ્ય કેમ કે મનુષ્ય જાણો. જે લક્ષ્મી ની પાછળ પડ્યા છે આખું જગત, એ લક્ષ્મી નિયમ ના અધીન છે. શું છે નિયમ? એ ગપુ નથી, એ પાછળ પડે તેની થતી નથી અને ના પાછળ પડે તેને રખડાઈ મારતી નથી. ના પાછળ પડે તેને રખડાઈ મારતી, પાછળ પડે તેને થતી નથી. એ નિયમના અધીન છે પણ સમજતા નથી. બસ એને પાછળ આખો દાડો એ શેઠિયાઓ મારે કહેવું પડે છે કે મા લક્ષ્મી એકલાની પાછળ આ મકાન છે, બધા ખૂણાથી પૂંજાવા આવી હતા, પૂંજો સાફ થયો કહેવાય. આ એક જ ખૂણો વાર વાર કર્યા કરીએ, લક્ષ્મી એકલા નો ખૂણો વાર વાર કરીએ. તેથી ત્યાં મારે કહ્યું છે કે લક્ષ્મી નો ખૂણો વાર જે, આ છોકરાના સંસ્કાર નો ખૂણો વાર જે, આ તારા દેહ નો એટલે તારા તારી જે તંદુરસ્તી માટે ખૂણો વાર જે, આ તારી તારી આબર નો ખૂણો વાર છે, આ બધા ખૂણા વારી કામ કરજે. આ એક જ ખૂણા ના પડી માર્યા ગયા. આ જગત સી રીતે ચાલુ છે હું ચાલુ છું, હું જાણું છું કે કોઈ જાતની વરિદ કરવા જેવું આ જગત છે. અને વરિદ કરે છે ને એ ભગવાને એમને પહેલા નંબર ના અહંકારીઓ તરીકે વર્ણન કર્યું છે. પહેલા નંબર ના ફર્સ્ટ ક્વોલિટી હિરોઇઝમ વાળા છે. તું ચક્કર તું ચલાવવાનો છે તો હરી કર્યા કરો, પણ પોતે ચલાવનાર ના હોય. ચિંતા કરે કઈ જતા, ચિંતા કરે આ ચિંતા કરવા જેવું જગત ન હોય. એ બોલો ને હું આ પાપ તો બગડી જાય છે. આ તો જમતી વખતે તો આ મિલમાં ગયો હોય, મિલમાં જાય ત્યારે ઘર ના આવી જાય. પણ માત્ર કાઢી નાખવા જેવા છે, ના બોલાયું. પગાર ખોલશે તમારી, ના બોલાય આવું કેમ બોલાય? આપડે કોક નો પગાર ખાતા હોય ત્યાં સુધી એનો ભલે છોડી દીધા પછી તાર મારે બોલતી. અત્યારે જેની ચા પીધી એના માટે છે જે ભાવ કેમ બગાડાય? પણ આપણે સિન્સરે નહીં, એટલે મેં કહ્યું કે આવું ના બોલાય. નોકરી છોડ્યા પછી સર થઈ ગયેલા છે, કારણ કે ભગવાન ના આગળના વખત માં શ્રેષ્ઠ કહેવાતા હતા. શું કહેવાતા? શ્રેષ્ઠ પુરુષો, એ આખા ગામના લોકો બધા તપાસ કરે શ્રેષ્ઠ પુરુષ ક્યાં છે. ત્યાં છે કે જો દુખિયાને હેલ્પ કરે છે, ઓછી સમજણવાળાને સમજણ આપે છે, ઝઘડા કરતાને ઝઘડાથી મુક્ત કરે છે, દુઃખનો માર્યો કોઈ પીડાતો હોય તેને દવાઓ આપે છે, આવા શ્રેષ્ઠ અને ઝઘડા બે કરતા કરતા આવ્યા, બે જણ ઝઘડા કરતા આવે ને, બેને કહે છે કે તમે આવજો ઘેર બપોરે, પેલા ને કહે છે તમે આવજો ઘેર, બેને ભેગા કરે, ભેગા કરી અને ઘરમાંથી ચા મંગાવે, ચા નાસ્તો કરાવડાવે, ઠંડા પાડે, પછી વાત સમજ પાડે, પછી વાત સમજ્યા પછી બેના સમાધાન થાય, જોડે પોતાની ચર્ચા બધી જમવા બેહાડે, સમાધાન કરી નીકાળે, એવા શેઠિયા હતા જે દેશમાં. એ દેશમાં આજ જોવા ને વકીલો ના લડતા હોય તો લડાઈ લડાવે. આપડે ફાનસ લઈને જતા હોય તો અજાણ માણસ આપડે ધરવું જોઈએ, તેને બદલે અજાણા ને આપડે કઈ તું ધ્યાન આપું તો એના જેવું મૂર્ખ કહેવાય, બુદ્ધિ પ્રકાશ કહેવાય. ત્યારે લોકો બુદ્ધિ થી તો ટ્રીકો કરવા મારી આખી છે, હવે ટ્રીક કરવા મારી હોય બધા બુદ્ધિ વાળો, ઓછી બુદ્ધિ વાળા લૂંટી લે છે, નથી લૂંટી લેતા, લૂંટી લે બધા આ બધા માં હતા, આ બધા બધા ઓછી બુદ્ધિ વાળા આવ્યો બરાબર, ઓછો આપણે હવે એમાં હિંસા કહેવાય, એના કહે આ તો પ્રગટ હિંસા કહેવાય, પ્રગટ બુદ્ધિ થી હિંસા કરી, મન વચન કાયાથી દેહથી હિંસા કરતા હતા, પેલા વાણીથી હિંસા કરતા હતા, મનથી હિંસા કરતા હતા, પણ આ તો બુદ્ધિ થી હિંસા, એટલે નરકમાં કાઢી જગ્યા નહીં મળે, બુદ્ધિ થી હિંસા કરે છે, એવું જયલક નહીં જોયેલા કોઈ દુરુપયોગ કરે છે, બુદ્ધિ પ્રકાશ બધા આપવા માટે માણસ આવે ને પૂછે, આપણું પોતાનું નુકસાન તો થવા દેવું પડે ને, ઝઘડા થઈ ગયો કેવા જોડે જમાડતા હતા, પછી ઝઘડો નિકાલ કરી જમાડતા, એની કીર્તિ કઈ કીર્તિઓ કીર્તિઓ આ તો અતકીર્તિ નો ભાર નહીં, અતકીર્તિ એટલી બધી વધી ગઈ, ત્યારે અતકીર્તિ લોકો બોલતા નથી, અતકીર્તિ નું પ્રમાણ એટલું બધું વધી ગયું, પણ બોલવાનું બંધ કરી દીધું, બંધ કરી દીધું, ચાર આજનો નિયમ ભાઈ આ જૈન શ્રેષ્ઠ જુઓ ને, આ વર્ષમાં 60,000 રૂપિયા ખર્ચ્યા છે સત્સંગ ની પાસે, અત્યારે આ બધો ખર્ચો એમનો જ છે, 50,000 રૂપિયા નો ખર્ચ થાય, 5,000 વપરાય ને, એનો ખર્ચો થાય બધા, આ પુસ્તક પુસ્તક આ સારા મળે, 30,000 નું પુસ્તક છપાવડાયો, 10,000 ઉપર નો ખર્ચ્યા, અને પાછા બે ગાડીઓ મૂકી દે સત્સંગ, લક્ષ્મી બહુ ગમે આપડે, એ લક્ષ્મી ક્યાં ગઈ, કયે ખાતે ગઈ, ભલે ગઈ કાંટે કઈ કેટલી ગઈ તપાસ કરી આલો મને, ધર્મ તો પયા નથી આપડા લક્ષ્મી તો પોતાની દારી આપી હશે તો આ લોકો તમારે ભાગે ચારો અમારે કહી દેવાનું દર્શન કરે સચિદાન બોલે, પછી અમારે કહેવાનું કે ભાઈ મામા ની કોઈ નો સચ્ચું ઘર આપણે કઈ યોગ્ય લાગે તાર પર તૈયારી કરતા હોય પડી જાય ઘણા લોકો. એટલે આપડે કહીએ એટલું મિશ્ર ખાય તો આ ખૂણા પડ્યું, શસ્ત્ર થયો તો આ ખરા શસ્ત્ર મિશ્ર માતાજી બધા બાદશાહ હોત ને એને આખો ઔરંગાબાદ ડિસ્ટ્રિક્ટ આપી દેતી. આ તો બે કદર જગત છે, હવે આમાં રહ્યું છે શું? બાકી કઈ નથી રહ્યું, બાકી એક એક પદ એને બનાવ્યું છે, અજાયબી બનાવ્યું છે. સરસ્વતી નીકળે, અને હાથ મૂક્યા પછી આ સરસ્વતી નીકળે. સર મેં ભાઈ આ ઘોડાગાડીમાં લાંબો મારે છે, ત્યાંથી સમજી નથી કે ઘોડા ઘોડાને ગમતું નથી, કશું નથી. એક તો ભૂખનું દુઃખ હોય, ઉપરથી ઉપરથી મારે ત્યાં કઈથી લાવે વધારે રૂપિયા, ક્યાંથી ઘોડા બિચારા. મને કહે તો સાહેબ તમે એકલા જ આવું કે નારા મળ્યા કે છે, બધા તમારે એમ કે છે મારી બેસીને ઘોડા માર ને મારે જલ્દી જવું છે માર, બધા આવું કે છે તમે એકલા જ આવું. અને પછી બીજા બધા ઘોડાગાડી બેસે ને ઘોડા ને ખાધું નથી, ઘોડે ચા નાસ્તો કર્યો નથી, ચાલે શું કરે એનું શીખવો જ નહીં. મિયા ને માથે એ પડેલો, મિયા ને માથે પડેલો, મિયા એને માથે ઇન્કમ ટેક્સ વાળાનો કાગળ આમ થયો, એનો સિપાઈ આવતો હોય ને કાગળ એને આવતા પેલા જ છે તે મનમાં એમ કે આ સાલો હકીકત બીજી રીતે હોય છે, ઘણા ફેરા નહી રિફંડ આવે. સમજ પાડું, આ દેવ સ્વરૂપ પ્રગટ થયું એની બિલીપ બેઠી છે. હવે વર્તનામાં આવવાનું થોડું બિલીપ બેઠા પછી આ પરિચય થાય ને, આ વિધિઓ વિધિઓ કરીને જ્ઞાન પ્રગટ થયા કરે દિવસે દિવસે, પછી વર્તનામાં આવે બિલીપ અને જ્ઞાન નો ગુણાકાર થાય, એનું નામ વર્તના. વર્તના એટલે કરવી ના પડે, બિલીપ અને જ્ઞાન નો ગુણાકાર એનું નામ જ વર્તના, એટલે સરવારો એ જ વર્તના. આ લોકો તો વર્તના પોતે કરવા જાય છે, બિલીફ બેસાડવાની છે કોઈ પણ વસ્તુની. જે વર્તના કરવી હોય તો બિલીફ અને જ્ઞાન કરે એટલે વર્તના ઉત્પન્ન થાય. બિલીફ એટલે શ્રદ્ધા, બિલીફ એટલે શ્રદ્ધા, બિલીફ એને જે શ્રદ્ધા હોય ને અત્યારે એમ એને પોતાને ખાતરી થાય કે આ રસ્તો જ સ્ટેશન નો છે, એટલે શ્રદ્ધા પેલી બેસે, પછી એને જ્ઞાન ની તપાસ કરે કે અહીંથી આગળ ક્યાં વાંખો છે કે એ બધું, એ બે બેઠું એટલે ચાલવા જ મળે નિયમ છે. જ્યાં સુધી બિલીફ બેસે નહીં, બિલીફ બેસે નહીં ત્યાં સુધી ઉકેલ જ આવે. એટલે આ રાઈટ બિલીફ બેસી ગઈ, આ રાઈટ બિલીફ બેસી ગઈ. હવે આને શુક્લ ધ્યાન કહેલું છે ભગવાને, શું કહેલું છે આ કાળમાં જૈનો કે છે શુક્લ ધ્યાન થતું જ નથી, બધા શાસ્ત્રકારો બધા વેદાંત કે શુક્લ ધ્યાન થતું નથી, આ અક્રમ છે માટે થયું છે. આ સમજ પડે ને, અક્રમ ક્રમિક માર્ગમાં થતું નથી, આ અક્રમ છે એટલે થઈ ગયું શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન એટલે આત્માનો શુદ્ધ ઉપયોગ, ચાર પ્રકારના ઉપયોગ આત્માના, આત્માના ચાર પ્રકારના ઉપયોગ. એક તો અશુદ્ધ ઉપયોગ, અશુદ્ધ ઉપયોગ જે માણસ પોતાને, એક માણસને તમે અહીંયા આગળ છે અપમાન કરો, એ ખાલી અપમાન માટે આખા ગામને વાળી મળે, એ અશુદ્ધ ઉપયોગ કહેવાય. જો હોય છે ને પેલા અપમાન કર્યું તેનો બદલો અમુક જ હોય, કઈ મૂળા ના ચોર ને અપમાન નો બદલો અમુક જ હોય. એના બદલે જે બીજા લોકો શું ગુનો કર્યો, એવું અનર્થ દંડ કરે, અનર્થ એટલે પોતાને ફાયદો હોય નહીં, બીજા ને નુકસાન કરે, એને અશુદ્ધ ઉપયોગ કયો ભગવાને, શું કહ્યું, પોતાને કઈ ફાયદો ના હોય, ફાયદો ના હોય તો શું કરે, આમ કરે છે, આ શિકાર કરે છે ને, એ ખાલી શોખની ખાતર હું બીજા કઈ રમકડા બનાવીને પછી તું શોખ સારો કહે, આ રમકડું નથી, આ કહ્યું ને એ અનર્થ દંડ કહેવાય. કેવું, અશુદ્ધ ઉપયોગ કહેવાય, નર્ક ગતિનું કારણ છે, એ રાક્ષસી ઉપયોગ કહેવાય, નર્ક ગતિનું કારણ છે. બીજો અશુભ ઉપયોગ, અશુભ ઉપયોગ એટલે શું, કે હૈણું તો મારી લાવે છે, પેલો શિકાર કરે મારા છે, અને પેલો મિયાભાઈ હૈણું મારી લાવે છે, પણ મિયાભાઈ શું કહે છે, મારા છોકરાનો બહી મંડી છે એટલે નહીં તો હું ના મારું બચારે, કોઈ જીવને મારીને શું કામ છે કે છે, પણ આ છોકરાનો બહી મંડી છે કે ના, માઉસ ખાવું છે એટલે લાવ્યો છે, એટલે એના અર્થને માટે લાવ્યો, એના માટે લાવ્યો, અર્થને માટે કે પોતાને ઘેર જરૂર છે માટે મારી લાવ્યો, એટલે અશુભ થયો. એનો જ ઉપયોગ હૈણું પેલે માર્યું તે અશુદ્ધ થયો ઉપયોગ, અને અહીંયા આગળ એના આ રીતે માર્યું તે અશુભ ઉપયોગ થયો કહેવાય. એ અશુભથી જનાવવાની ગતિ આવે છે ને. હવે બીજા માણસે હૈણું મારી લાવ્યો, ક્ષત્રિય તો તે એના ગદ બહુ મંડ્યા હોય ઘરના, તો પછી મારી લાવે, પણ મનમાં બહુ ખેદ થયા કે બધું આ જીવતા પ્રાણીને કેટલું તલફડતું હતું બધું, ત્યારે મેં ખેદ થયા કે માર્યા પછી કરે, આવું કેમ મારાથી થાય છે, મારે આવું ન કરવું જોઈએ, એને પસ્તાવો કર્યો, એની ક્રિયા એની જ છે, એને ફક્ત પસ્તાવો કર્યો એની, એ શુભાશુભ ઉપયોગ થયો, બે ભેગો થયો, મિક્સર થયો, અશુભે કર્યું અને શુભે કર્યું, ખબર પડે ને, એ મનુષ્ય ગતિ આવે, જોડે જોડે આપણું શુભ કર્યું પસ્તાવો કર્યો હોય ને તો મનુષ્ય ગતિ આવે, ખબર પડે ને. અને શુભ ઉપયોગ એટલે શું, કે દરેકના ઓર્ગનાઇઝિંગ નેચર, દરેકના હિતના માટે સેવા ભાવમાં જ ફરવું, એનું નામ શુભ ઉપયોગ. શું આખો દાડો ના રહે માણસને, પણ અમુક કાળ સુધી શુભ ઉપયોગી ઘણા માણસો છે, હોય છે, પારકાને માટે જીવે એવા માણસો હોય છે, એને આત્માનો શુભ ઉપયોગ કહેવાય. શુભ ઉપયોગ બધી ભ્રાંતિ બધી કહેવાય, અને એનાથી જ્ઞાનીપૂર્ણ શુદ્ધ ઉપયોગ એટલે પોતાના દર અસલ સ્વરૂપનો ઉપયોગ, દર અસલ સ્વરૂપનો ઉપયોગ, એ શુદ્ધ ઉપયોગ, શુદ્ધ જુએ અને પોતે શુદ્ધ દેખાય અને પોતે શુદ્ધને શુદ્ધતા અનુભવે, એ શુદ્ધ ઉપયોગ. પછી કર્મ ના બંધાય, આવે કર્મ ચાર્જ ના થાય, ડિસ્ચાર્જ થયા કરે, શું થાય, કર્મ ડિસ્ચાર્જ થયા કરે, આ મન વચન કાય ની ત્રણ બેટરીઓ છે એ હવે ચાર્જ ડિસ્ચાર્જ થયા કરે, નવી ચાર્જ નહીં થવાની, ડિસ્ચાર્જ થયા કરવાની, ચાર્જ ને ઓછું થાય, આ ત્રણ બેટરીઓ છે તે એક ડિસ્ચાર્જ થયા કરે છે અને બીજી ડિસ્ચાર્જ થયા કરે છે. જ્યાં સુધી ભ્રાંતિ છે હું કરતા છું વાહન છે ત્યાં સુધી નવી ચાર્જ થયા કરે છે, જૂની ડિસ્ચાર્જ થયા કરે છે. નવી ચાર્જ થઈ ત્યારે તો બહુ પછી ડિસ્ચાર્જ કામ થશે. ભગવાન આપ ગાલતા નથી એમ ક્યારે ચાર્જ જ થયા કરે, ચાર્જ એમ ડિસ્ચાર્જ, ચાર્જ એમ ડિસ્ચાર્જ. એટલે આ સાથે હવે ડિસ્ચાર્જ એટલું રહ્યું. શું થયું? ડિસ્ચાર્જ. હવે ડિસ્ચાર્જ સાથે કોઈ કઠ કોઈ મોટો પાપ બધો હોય એમાં કંઈક પૂરો કર્યો હોય એનું ડિસ્ચાર્જ આપવાનું હોય ત્યારે આ મંત્ર બોલીએ ને ત્યાંથી હલકું થઈ જાય. આ નિમિત્ત છે મંત્ર. આ ત્રણ મંત્રો ભેગા બોલ્યા. વિશ્વદેવ ભગવાને શું કહ્યું હતું કે મંત્રો ભેગા બોલજો અને ડેરા વાંચી લેજો, કારણ કે તમારા બધાના વ્યૂ પોઈન્ટ જુદા જુદા છે, માટે મતભેદ પણ છે, માટે ડેરા હોવાનો જુદો લેજો અને મંત્રો ભેગા બોલજો. મંત્રો ભેગા બોલશો તો કંઈક લોકોને વિઘ્ન ઓછા થશે. મંત્રો હોવ બાટી લીધા નથી, બાટી લીધા લાગે છે, મંત્રો બાટી લીધા. એટલે પછી તત્વ ના રહ્યું, મંત્રમાં તત્વ રહ્યું નહીં. એટલે આને આ શરૂઆત કરી છે ભગવાન ઋષભદેવ નું જે હતું પછી શરૂઆત કરી. એટલે કઈ વિઘ્ન આપવાનું હોય ને ત્યારે મંત્ર બોલાવે ને. આ મંત્રો હવે બોલો તો એ દાડા આખા જાણ વિઘ્ન આવતા હોય ત્યારે હલકો થઈ જાય. આવડો મોટો પથ્થર વાગે ને આવડો વાગે, નિમિત્ત છોડે નહીં. નિમિત્ત નિમિત્ત નહીં છોડે. એ ચાર્જ થયું છે, એ ડિસ્ચાર્જ થયા વગર છે. હા ભાઈ ખાલી ચાર્જ ડિસ્ચાર્જ જ છે વસ્તુમાં. આ તો શાસ્ત્રકારે જુદી રીતે બતાવ્યું નહીં, એને શાસ્ત્રકારો બતાવ્યું ક્યારેય સમજાય નહીં એવું. આ તો અમે જ્ઞાની પુરુષો જાતે જોયેલું કે શું થઈ રહ્યું છે, આત્મા શું છે, કેવી રીતે આ થઈ રહ્યું છે. એટલે અમે તને કહી દીધું ખુલ્લી ત્યાં મન વચન કારણ ત્યાં બેટરીઓ ચાર્જ થયા ઘરે છે, જૂની ડિસ્ચાર્જ થયા ઘરે ને નવી પાસે મેરે ઓટોમેટિકલી ચાર્જ થાય. પેલું ડિસ્ચાર્જ થતા થતા ઓટોમેટિકલી કરી નવી ચાર્જ થયા ઘરે. કઈ બ્રહ્મા વિષ્ણુ કોઈને આપવાની જરૂર છે? એ તો સાઈન સાઈન ગુણો છે, સાઈન ગુણના અધિપતિ છે. એના અધિપતિ. અને મારી પાસે રાત્રે સુઈ જાય ને અજ્ઞાની માણસ ઓળે 11 વાગે ઓળીને પછી આપણે જે કાગળો સુઈ જાય શિયાળો છે આપણે મકામાં તો ઓળીને પાછા ઊંઘે નહીં. પછી બે યોજનાઓ કરે જયારે યોજના કરે ને ત્યારે બ્રહ્મા છે વગેરે. શું થયું? ભ્રમ તો છે જ, યોજનાઓ કરે ત્યારે બ્રહ્મા થયો. ખબર પડે ને? અને એ યોજનાઓનું જયારે રૂપકમાં આવે ત્યારે પોતે ભ્રમિત થઈને ફર્યા કરે. પોતે ભ્રમ, પોતે બ્રહ્મા ને પોતે ભ્રમિત. ખબર પડે ને? જયારે યોજનાઓ અમલમાં આવે રૂપકમાં આવે ત્યારે ભ્રમિત થઈને ફર્યા કરે. અમારે સસ્તા અમારા મામા અમારે ચક્કર થઈ જતના આવો હોય સસરો કહેવાનું મામા કેવાનું ભ્રમિત ભ્રમિત વધી જાય તારે ભ્રમેન્ટલ હોસ્પિટલ મૂકવું પડે. આ ફર્સ્ટ મેન્ટલ હોસ્પિટલ આ ઉઘાડી વાંખી નું સપનું છે અને રાત્રે બંધ વાંખી નું સપનું આવે છે. આ ઉઘાડી વાંખી નું સપનું છે. આજે તમે જાગ્યા આવે આ સપના માંથી પણ તમે જાગ્યા. આ બધું સપનું ગાડી વાંચ્યું છે. કેવું છે? આ દુઃખ દુઃખ વેઠે છે તે સપનાનો, સુખ વેઠે છે તે સપનાનો. જે પેલા સપના માં સુખદુખ પડે છે ને પેલા સપના માં સુખદુખ નહીં પડતું. અને હવે તમે જાગ્યા આ સપના માંથી તમે જાગ્રત થયા. દુઃખ કેમ મારી ગયા? એટલે કામ પૂરું થઈ ગયું. આપણે જાગ્રત થઈ ગયા. ધંધોળીને જગાડે ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ ન હોય તમે તમે જાગો જાગો એ પાપ જોયા તારે ભાઈ લખી દે. કારણ કે અનંત કરતાનો પાપ નો પરમાણુ તે જ કહી છે ને તે જ ભૂલાય છે. આ ભૂલાય છે આવડા કહેવાય ભૂલાય ભૂલાય મનોચર ફાઇલો એટલે ગેંગ જોડે આપણી જોડે છે. એટલી જ આપણી ફાઇલો છે કે આખા દુનિયાની ફાઇલો આપણી ને બીજા બધા લીધરા જ છે. આમાંથી આટલું જ કેવું કે એ સરળ કારણ થયેલા ભાઈ પુરુષ ની કામ છે પોતે ધર્યા અને પોતે જોઈને કહી શકે અનુભવ ની વાત નહીં આમાં સાધરી વાત ના ચાલે એટલે આ તમને પણ લક્ષ્ય થઈ અનુભૂતિ થઈ આવે અનુભૂતિ એટલે આવે તમે રાત્રે આમ જાણકારી હશે તમારે વિચાર ના કરો પણ હું સુધાર્થ નથી એમ આવે સહજ ભાવે એમાં અનુભૂતિ સહજ ભાવે કામ આવે બધા સાયકલ માંથી વિજય ઉપર છે તે પછી એમને કહ્યું એ પ્રમાણે એ ઘર છે ને કે જ્યારે એમને દેખાતો નતો દાદા દેખાય એક મહિના સુધી કોર્ટમાં કે શું કર્યો છે મહિના સુધી પણ દાદા દેખાય દેખાય ઘર નું મળું નથી દેખાયું દાદા દેખાય એ બહુ સુંદર મને ચાલે છે પછી ભાઈ ના આવે ને દાદા તમારા ઓફિસે હોય ઉપડે તે જરા ચક્કર હોય તમે ચક્કર હાથમાં તો છે એટલે આપણે ગુજરાતમાં છે ને એટલે આપણે એને ગુજરાત નથી જોડો કહીએ ને તો એ તમારી જોડે બહુ સારી રીતે બદલ નાખે એની અસર પડશે એની અસર પડશે તમે ગુજરાતમાં જોડો કહે તો એની અસર પડશે અને આલોચના પ્રતિક્રમ છે જરા સમજાવજો પછી તમારે શું કરવાનું કે જેથી તમારે ફાઇલ છે એટલે તમારે આ ભૂલ તમારી તમને તમારી ભૂલ છે તક માન પડી જશે તમે પોતે પોતા ભૂલ ને પોતે પોતાનો ન્યાયાધીશ થઈ જાય એટલે તમે કહો જેથી માટે આવે તમે અતિક્રમણ કરો એટલે અંદર માફી માંગો એ સાહેબ ના માલ ના દેખાય એવી રીતે દેખાતો તમે ધંધો કરવાનું થઈ જાય અતિક્રમણ કર્યું અતિક્રમ કરવું જોઈએ એટલે આ સાયન્સ એટલે આ અતિક્રમણ થયું પછી જમવાનું આવ્યું તો આગળ ફાઇન કહેવાય પછી આપડે કેવું કે જેથી આ કરી નો સુધારો નિકાલ કરવાનો ઉપર પાણી નહીં રહેતા પેલા પણ અમે અમારે કડી માં પાણી રહીએ બધા બોવા કારણ કે આપણને હવે કડી ખારી હોય કે મોડી હોય પછી ચા પીએ તો સારી ચા પીધા પછી થઈ તો સારી ચા પીધા પેલા ચા મૂકી હોય ચાપી ચાપી લેવી પછી ચાલો ચાલો ચાલો ચાલો ચાલો.